પરમ પૂજ્યપાદ શ્રુતિ પ્રકાશદાસજી સ્વામી નિત્ય મહારાજના મહિમાનું ગાન કરી અને આપણા હૃદયમાં મહારાજનો મહિમા પ્રગટાવી રહ્યા છે, ત્યારે પોથીશ્રી અને વક્તાશ્રીના પૂજન માટે પૂજ્ય ગુણવલ્લભદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ. સ્વામી આપણા સૌના હૃદયને સાથે લઈ પૂજનમાં આપણે સૌ જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃત્તા યદનવધિ મહાનંદમાલક્ષ્યદૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યે નામનંતે સ્થાને દિવ્યેક્ષરે યો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયમ કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નઃ. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરધામમાં બિરાજમાન સર્વાવિધ ભાવ કારણમ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો, યજમાન પરિવાર, કલ્યાણજી બાપાની સ્મૃતિમાં અમારે પ્રવીણભાઈ કામલિયા, એમના સુપુત્રો મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ વગેરે સર્વે વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. વાસુદેવ મહાત્મયમાં નારદજી છે, એમને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એમના દર્શન થયા છે. ભગવાન કેવા શોભે છે એમનું વર્ણન ચાલે છે. અક્ષરધામને વિશે જે અનંત અનંત અવતાર ધારણ કરનારું સ્વરૂપ છે, એ સ્વરૂપ એમના નારદજીને નારાયણ તત્વના નારદજીને દર્શન થયા. હજારો હજાર કામદેવના રૂપને પણ લજ્જા પમાડે એવું ભગવાનનું મનોહર રૂપ છે. કિશોર અવસ્થા છે, અતિશય કરુણા એમના એ નિધિ છે, અતિ પ્રશાંત મૂર્તિ છે, ચંચળતા નથી. જેમનું સ્વરૂપ અતિશય રમણીય છે, ક્ષર અને અક્ષરથી પર સર્વતંત્ર સ્વતંત્ર એવા ભગવાન, જેમના પ્રકૃતિના વિલાસ માત્રથી અનેક કોટી બ્રહ્માંડો એમનું સર્જન થાય એમનું પાલન થાય, એમનું પોષણ થાય અને એમનો પ્રલય થાય. એવા અનંત કોટી બ્રહ્માંડોના મહાઅધિરાજ વિશ્વની અંદર વંદન કરવા યોગ્ય એક કોઈ જો તત્વ હોય તો એ નારાયણ તત્વ છે, વિશ્વેક વંદ્ય. નટવર વેશને ધારણ કરી રહેલા, નટવર્ય વેશમ એનો અર્થ એવો છે કે સમસ્ત યોગ કળાઓ, નટ છે એ શું કરે, કેવી રીતે કરે કંઈ ખબર ન પડે, એમ એક યોગી છે એ શું કરે કેવી રીતે કરે એ પણ ખબર ન પડે. આપણે જોગી સ્વામી પાસે જઈએ અને કંઈક વાત કરીએ અને સ્વામી એમ આંખો બંધ કરીને વળી પાછું ખોલીને કે ક્યારેક આંખો બંધ ન પણ કરીને સીધે સીધું કહી દે. એક નટની કળાને જાણી નથી શકાતી, એક યોગીની યોગ કળાને જાણી નથી શકાતી, તો એ યોગ કળાના નિધિ એવા પુરુષોત્તમ નારાયણ એમને તો ક્યાંથી કળી શકાય. એટલે નટવર્ય વેશમ એવું કહ્યું. પછી ભગવાનના વસ્ત્ર અલંકારો વાઘાઓ એમનું દર્શન કરાવ્યું. અનર્ઘ્ય દેવ્યો તમપી તવાસ, ભગવાને પીળું પિતાંબર ધારણ કર્યું છે, આજે પણ પીળા વસ્ત્રો ધારણ કર્યા છે ઘનશ્યામ મહારાજે. અનેક રત્નોથી યુક્ત એવા આભૂષણો ધારણ કર્યા છે. નવીન જીમૂત સમાન વર્ણમ, ભગવાનનો વર્ણ કેવો છે, શ્યામ વર્ણ છે પણ તેજે કરીને અતિશય શ્વેત જણાય છે. આટલે સુધી ગઈકાલે નારદજી થકી આપણને અક્ષરધામમાં બિરાજમાન નારાયણ ભગવાનનું દર્શન થયું. આગળ જે નારદજીને દર્શન થયું એ પણ લખે છે. કર્ણોલ્લ સત સન્મકરાભ કુંડલમ, કે ભગવાને કર્ણને વિશે કુંડળ ધારણ કર્યા છે. કેવા? તો કે મકરાકાર કુંડળ, અને એમાં પણ રત્નો જડેલા મકરાકાર કુંડળ. એકાદશીના દિવસે આપણે દર્શન કરીએ, પૂર્ણિમાના દિવસે દર્શન કરીએ, ત્યારે મહારાજે જેવા કુંડળ ધારણ કર્યા હોય એવા કુંડળ અક્ષરધામમાં બિરાજમાન નારાયણ ભગવાન એમણે ધારણ કર્યા છે. સદરત્ન સારો જ્વલસત કિરીટમ, કે એવા ને એવા સારા રત્નોથી ઉજ્જવલ એટલે કે આમ પ્રકાશિત, એક એક રત્ન છે એ પ્રકાશિત છે, અને એવો મુકુટ એ ભગવાને ધારણ કર્યો છે. અને ભગવાન કેવા શોભે છે? તો ભગવાનના નેત્રો છે શરત સરોજ છદ ચારુ નેત્રમ, કે શરદ ઋતુના સમયમાં કમળ જેવી રીતે ખીલે અને કમળના પત્રો જેટલા ખીલેલા હોય એવા કમળ જેવા નેત્રવાળા એવા ભગવાન છે. વિશાળ નેત્ર, એવું હશે કે શરદ ઋતુમાં કમળ છે ને એ સંપૂર્ણ કળાએ ખીલતું હશે અને એમની પાંખડીઓ વિશાળ થતી હશે. સિઝન હોય ને, સિઝન હોય અને ફૂલ આવે ને સિઝન ન હોય ત્યારે ફૂલ આવે, બંનેમાં ફરક પડે. એવા વિશાળ નેત્રો, કમલ નયન, અને પાછી કમળની બીજી એક લાક્ષણિકતા એ પણ છે કે જેમ વિશાળતા છે પત્રની અંદર, એમ જ્યારે એ પત્રના અંત ભાગમાં જઈએ તો એ વળી પાછા આમ એકદમ તીક્ષ્ણ હોય, ભેળું થાય અને અણિયાળા એમ કહીએ ને આપણે, અણિયાળા નેત્રો છે એમ. એટલા એક ખાલી ઉપમા આપે એની અંદર કેટલું બધું સમાવિષ્ટ થઈ ગયું. એક તો વિશાળ નેત્રો છે, અણિયાળા છે, અને એવા જ અણિયાળા નેત્રો આપણા આ મહારાજના છે. નિરખીને દર્શન કરીએ એટલે અહીંયાથી મહારાજને જે અણી પડે છે. અને દેવાનંદ સ્વામી એવું લખ્યું, નયન સર તીખે હે નાથ તિહારે, મુક્ત મુનિએ, કે ભગવાન તમારા એ નેત્રો છે એ બાણ જેવા તીખા છે. બાણ એટલે તીર, જેમ છોડવામાં આવે ને સામેવાળાના હૃદયમાં કે ચામડી સંસરવું નીકળી જાય, એવી રીતે અમારા હૃદયને વિંધી નાખે એવા તમારા નેત્રો છે. એટલા અણિયાળા છે, વિસરા વિસરાય નહીં એવા છે. શરત સરોજ છદ ચારુ નેત્રમ, સુગંધી સચ્ચંદન ચર્ચિતાંગમ, કે અતિશય સુગંધી એવું ચંદન એમની ભગવાનને અર્ચા કરવામાં આવી છે. અક્ષરધામમાં બિરાજમાન ભગવાન, અહીંયા શાસ્ત્રીજી મહારાજને દર્શન આપ્યું એ ભગવાન, એમને પણ અર્ચા છે. સ્વામીને એટલું પ્રત્યક્ષ અને તાદ્રશ્ય દર્શન થતું હશે કે એમણે એ ભાલની અંદર જે અર્ચાઓ છે ને એ પણ ગણી લીધી હશે. આપણે હજી કદાચ નહીં ગણી હોય આટલા વર્ષોથી દર્શન કરીએ છીએ. ના ગણી હોય તો કહેજો, કોઈક ભગવાનના ભગત હોય અને એમને અતિશય પ્રેમ હોય તો ગણી પણ લે. અમરેલીની અંદર કનુભાઈ બાબરિયા ભગવાનના ભગત છે, એમણે પણ ધ્યેય મૂર્તિ તરીકે આપણા ઘનશ્યામ મહારાજ, એટલે એક દિવસ સંતો સાથે વાત થતી હતી ત્યારે એમ કહેતા હતા કે સ્વામી, એ જે મુગટ છે એ મુગટની અંદર જે નાના નાના મોરપીચ છે એ 23 મોરપીચ છે. કે અતિશય એ તો છે ત્યારે ગણ્યા હશે ને. આપણે તો ખાલી આમ દર્શન મોરપીચ છે કે એમ, જેમને ધ્યાન કરવું છે તો એક એક અંગને વિશે પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામી છેલ્લે વિદ્યાનગરમાં શિબિર હતી ત્યારે સવારમાં ધ્યાન કરાવતા હતા. સ્વામી કહે, મહારાજના જમણા અંગૂઠાની અંદર જવનું ચિહ્ન છે. આપણને એટલી જ ખબર છે જવનું ચિહ્ન છે, બરાબર, આટલું તો કોમન. પછી સ્વામીએ સરસ દર્શન કરાવ્યું. સ્વામી કહે કે એ જવના ચિહ્નની અંદર ઉપરનો ભાગ જે છે એ સહેજ આમ આગળથી ડાબા પગ બાજુ વળેલો છે અને નીચેનો ભાગ છે એ જમણી બાજુની આંગળી તરફ વળેલો છે. એટલે કે એ જે આમ રેખા આવતી હોય એ રેખા સહેજ આમ બહારી નીકળે છે. કેટલું સૂક્ષ્મ દર્શન! આટલા નિરખી નિરખીને આપણે દર્શન કરીએ ને ત્યારે ભગવાનમાં એ જ થાય હો, બાકી તો લટક સલામ થાય. મહારાજ હું આવી ગયો કે મહારાજ કે હારું હારું હાલો આવી ગયા તમે. નારદજીને એવું દર્શન થયું છે. સુગંધી સચ્ચંદન ચર્ચિતાંગમ, એ નારાયણ ભગવાન છે, એમને ચંદનની અર્ચાઓ બાલને વિશે કરેલી છે. શ્રી વત્સ લક્ષ્માંકિત હૃદ પાટકમ, જેમના હૃદય કમળને વિશે શ્રી વત્સનું ચિહ્ન છે. એટલે ભગવાને ઉપરીય વસ્ત્ર એવી રીતે ધારણ કર્યું હશે કે વચ્ચેનો ભાગ એ દર્શન થતા હશે. શ્રી વત્સનું ચિહ્ન ભૃગુલાંછન, લક્ષ્મીજી જ્યાં સદાને માટે નિવાસ કરીને રહ્યા છે એટલે શ્રી વત્સ કહેવાય. શ્રી એટલે લક્ષ્મીજી, વત્સ એટલે એમને અતિશય હેત ઉભરાય અને રહેવા માટે જે સ્થાન છે એ, અને એમનું જે નિશાન છે ભૃગુ ઋષિ, એમણે જે લાત મારી ભગવાનને, અને અંગૂઠો એમનું એક નિશાન પડી ગયું, કારણ કે ભગવાન છે એ કોમળ કરતાં પણ અતિ કોમળ છે, અને છતાં ભગવાન બેઠા થઈ ગયા. ભૃગુ ઋષિના પગ પકડ્યા કે મારાથી તમારો કંઈ દ્રોહ થઈ ગયો? કેવા ભગવાન દયાળુ છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, જેમની પ્રકૃતિના વિલાસ માત્રથી બ્રહ્માંડો સર્જન અને નાશને પામે છે, ગણતરી નથી બ્રહ્માંડોની, એમને પોતાના એક એકાંતિક ઋષિ કે એકાંતિક ભક્ત કે એકાંતિક સંત એમની પાસે આવે, અને ક્યારેક કંઈક રોષમાં હોય તો ભગવાન એમ કે મારાથી કંઈ ભૂલ થઈ ગઈ, અને આપણે તેમ કે ભાઈ મેં શું ભૂલ કરી, કે તે મને પાટો મારો છે, મારો હું વાક્ય પહેલાં સામેવાળાને લઈ લઈ, પછી સામેવાળા સમજાવે કે ભાઈ આ તમારો વાંક છે, આટલા આટલા તમારા લિસ્ટ કરીને બતાવે, તેમાંથી અડધા સ્વીકારવા હોય તો સ્વીકારીએ, નહીંતર તો એમ જ કહે એવું કાંઈ નથી, તમે ખોટે ખોટું લાંબુ લાંબુ કરો છો. કે એ ભૃગુલાંછન જ્યાં લક્ષ્મીજી સદા વાસ કરીને રહ્યા છે, ભગવાન નારાયણે એવું કહ્યું છે કે લક્ષ્મીજીને મેં હૃદયને વિશે વાસ આપ્યો, એમને મારે વિશે અતિશય સ્નેહ છે, એમણે પોતાની પ્રકૃતિનો ત્યાગ કરી અને મારી સેવા કરી છે. પોતાની પ્રકૃતિ એટલે લક્ષ્મીજી અતિશય ચંચળ છે અને થોડીક એમની માની પ્રકૃતિ છે, એવું લખ્યું. માન ચપલતા ધોઈ, આપણા કરતાં તો બહુ મોટા છે, માતાજી છે, પણ શાસ્ત્રોએ એવું કહ્યું કે લક્ષ્મીજી છે એ ચંચલ છે. આજે સુરેશભાઈના ખીચામાં છે, આવતીકાલે પછી માર્કેટિંગ યાર્ડમાં થઈને બીજા કોકના ખીચામાં વ્યા જાય. ચંચલ છે, કોઈના ખીચામાં સ્થિર થઈને રહેતા નથી. પણ એક નારાયણ ભગવાન એવા છે કે એમની પાસે એ સ્થિર થઈને રહ્યા છે, એમને છોડીને ક્યાંય જતા નથી, અને થોડીક માની પ્રકૃતિ છે, કારણ કે જેમની પાસે લક્ષ્મીજી આવે એ નહીં તે થોડુંક માન આવી જાય. તો એ લક્ષ્મીજીની અંદર ક્યાંક થોડુંક માન પડ્યું હશે ત્યારે બધા લક્ષ્મીજીના સેવકોને માન આવે, બહુ સહજ છે. જ્યારે લક્ષ્મીજી ન પધાર્યા હોય ઘેરે, ત્યારે દરરોજ નિત્ય દર્શન માટે અવાતું હોય, અને ભગવાન નારાયણની કૃપા થાય અને લક્ષ્મીજીની કૃપા થાય, નારાયણ આવે એટલે લક્ષ્મીજી પણ આવે, પછી ક્યારેક ક્યારેક દર્શને અવાય, ઉત્સવ સમયે આ પ્રસંગ હોય ત્યારે. હમણાં બે દિવસ પહેલાં એક ભગવાનના ભગત, એમને કંઈક પફીજાનો સ્ટોર ચાલુ કરવો છે. કેવો? પફીજા. હા, આ નવું એક છે કે માણસને પિઝા ખાવામાંથી સંતોષ ન થયો અને પફ ખાવામાંથી સંતોષ ન થયો, પિઝાના ટેસ્ટથી ધરાઈ ગયા, પફના ટેસ્ટથી ધરાઈ ગયા, પછી બંનેને મિક્સ કરી અને હાઇબ્રિડ કરી અને નવા પિઝા બહાર પડવાના છે. રાજકોટની અંદર સૌથી પહેલો સ્ટોર આવવાનો છે, હલો. અને એમનું નામ છે પફીઝા. કેવું? અને બહુ નવો મસ્ત ટેસ્ટ આવવાનો છે, એવું આપણા જ એક ભગવાનના ભગત એ સ્ટોર ચાલુ કરવાના છે. હા, કે બહુ સારું ઉપડશે. કે મેં કીધું પછી બહુ સારું ઉપડશે, પછી તો દર્શને આવવાનો ટાઈમ અમે નહીં રહે, કારણ કે અત્યારે નથી રહેતો. જેમની પાસે લક્ષ્મીજી આવે છે એમની પાસે પછી સમય રહેતો, કારણ કે લક્ષ્મીજીની વ્યવસ્થા કરવામાં બહુ બિઝી થઈ જવાય છે. માન ચપલતા ધોઈ, આવો જેમનો સ્વભાવ છે એવા લક્ષ્મીજી સદાને માટે ભગવાનના હૃદયને વિશે સ્થિર થઈ ગયા, ભગવાનની ભક્તિ કરે છે, એમની સેવા કરે છે, એટલે ભગવાન નારાયણે એમને હૃદયને વિશે નિવાસ આપ્યો. અને ભગવાન નારાયણે એવું કહ્યું કે યદ્યપી વાસ દિનો હૃદય મેં, લક્ષ્મીજીને મેં હૃદયમાં વાસ આપ્યો, છતાં પણ સંતન સમ નસોઈ, મારા સંતની સમાન તો એ પણ નહીં. એમને મારા વિશે ભક્તિ છે, પ્રેમ છે, એમણે એમની પ્રકૃતિનો ત્યાગ કરી અને મારી સેવા કરે છે, મેં એમને હૃદયમાં વાસ આપ્યો, પણ એમ છતાંય મારા સંતની સમાન તો એ પણ નહીં. એટલે સીધા ભગવાન બેઠા થઈ ગયા અને પગલાં પકડ્યા ભૃગુ ઋષિના અને કહ્યું કે મારી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો રાજી રહેજો. અને એ જે નિશાન પડી ગયું અંગૂઠાનું, એ ભૃગુલાંછન શ્રીવત્સ, શ્રીવત્સ લક્ષ્માંકિત હૃતપાટકમ, હૃદય પ્રદેશની અંદર શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું છે. નારદજીને આવું દર્શન થયું. આ તમામ વર્ણન હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે જ્યારે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાનો અંતકાળ, અને એ વખતે ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને સમાધિ કરાવી અહીંયા નારદજી છે એમને શ્વેત મુક્તે ભગવાનના ધામને વિશે દર્શન કરાવ્યું, અને એ વખતે સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાના માતુશ્રી ભક્તિ માતા એમને સમાધિ કરાવી, અને આ બધું જ દેખાડતા દેખાડતા જેવું નારદજીને દેખાડ્યું એવું બધું જ ભક્તિ માતાને દેખાડ્યું, અને દેખાડતા દેખાડતા અક્ષરધામ સુધી લઈ ગયા. અને ત્યાં માતાજીને જે દર્શન થયું એ લખે છે. નેત્રો નવીન કમળો કવિયો કહે છે, નેત્ર કમળ નવીન ખીલેલા જેવા કમળ હોય એના સમાન છે, ત્યાં ભ્રંગરૂપ ભમરો મળતી રહે છે. જે વાંકડી પ્રકૃતિથી વળી કાળ ત્રાસે, એમની પ્રકૃતિથી કાળ છે અને ભય ઉપજે છે, તે દેખીને હરિજનો મનમાં હુલાશે. પણ ભગવાનના ભગત હોય ને. બે કાનમાં કનક કુંડળ છે રૂપાળા, સુવર્ણના કુંડળ છે બે કાનને વિશે, તે તો દિશે મકર બે સમુદ્રવાળા, મકરાકાર, તેમાં મણિ સરસ મુક્ત બની રહ્યા છે, મુક્તો છે એમાં મણિ બનીને શોભા વધારી રહ્યા છે. શું પૂછવા રુચિ હરિની તહાં ગયા છે, હે પ્રભુ તમારી શું ઈચ્છા છે અમે એવું રૂપ ધારણ કરીએ. માથે ધર્યો મુકટ મોર સમાન સારો, મસ્તક ઉપર મોર મુકટ ધારણ કર્યો છે. મોતી મણી તણી ઘણી જ જણાય હાર્યો, પ્રત્યક્ષ મેઘ શુભ શું પ્રભુને પ્રમાણી, આવ્યો મયુર મનમાં અતિ મોદયાણી. આવી રીતે હરિલામૃતની અંદર જે ધામનું વર્ણન છે, કળશ બીજો અને વિશ્રામ 11મો, આખો એ આખો વાંચવા જેવો છે અને ધારણ કરવા જેવો છે, અને એ ધારણ કરી અને પછી એ પ્રમાણે ધ્યાન કરવા જેવું છે. હવે અહીંયાથી આટલે સુધી જે નારદજીને દર્શન થયું, એ ભગવાન નારાયણનું અતિ અદ્ભુત રૂપ એમનું દર્શન થયું, અહીંયાથી વ્યાસ ભગવાનની કલમ એ નારદજીની ઈચ્છા પ્રમાણે, એમને જેવો હૃદયમાંથી ભાવ પ્રગટે છે એ પ્રમાણે નારાયણ ભગવાન એમને વળી પાછું દર્શન કરાવે છે, એવા દર્શનનું આપણને દર્શન થશે. આમાં લખ્યું નથી, પણ આગળ પાછળના જેમને જેમને દર્શન થયા છે એ બધા જ દર્શનને, એ બધા જ દર્શનના પ્રસંગોને અલાઈન કરવામાં આવે અને એમાંથી સમજવામાં આવે તો એવું સમજાય કે દર્શન કરનારના જેવા ભાવ છે એવા ભાવ પ્રમાણે ભગવાન છે પાછા થઈ જાય છે અને એમને એવું દર્શન આપે છે. અત્યાર સુધી નારાયણ તત્વ, નારાયણ ભગવાન જે સર્વ અવતારના અવતારી છે, સર્વ આવિર્ભાવ કારણમ છે, એવા ભગવાનના દર્શન થતા હતા. નારદજીના હૃદયમાં એવો કંઈક સંકલ્પ થયો હશે, એવો મનમાં ભાવ થયો હશે કે વાહ પ્રભુ વાહ, આવા દર્શન કરતાં કરતાં હૃદય ભરાઈ જાય છે. પણ એમ છતાંય તે હવે જો મોરલી હાથમાં લ્યો અને ત્રિભંગી ગોપીનાથ ભગવાનની જેમ તમે ઊભા રહો તો મને દર્શનનું સુખ આવે. નારદજીએ જે ઉપાસના કરી છે, જે સ્વરૂપમાં એમને પ્રતીતિ છે, એ સ્વરૂપે દર્શન આપે તો સહેજે ભગવાનના ભગતને વધારે આનંદ આવે. અને હવે એ નારાયણ ભગવાન છે એ નારદજીને કૃષ્ણ રૂપે દર્શન આપે છે. આમાં તો સીધું જ કૃષ્ણરૂપે વર્ણન કર્યું છે, પણ જો આવું કનેક્શન ન થાય તો અન્ય પ્રસંગોમાં ક્યાંક રામચંદ્રજી રૂપે દર્શન આપ્યું હોય, ક્યાંક લક્ષ્મીનારાયણ રૂપે દર્શન, એ પણ આગળ કહેશે. વાસુદેવ મહાત્માની અંદર ભગવાન નારાયણ જે અત્યારે નારદજીને દર્શન આપે છે, એ જ નારાયણ ભગવાન આ બધા જ ફોલ્ડ પાડવાના છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર જેટલું પણ ધામનું વર્ણન કર્યું છે, આપણા શાસ્ત્રોની અંદર જે પણ અવતારોને અવતારીનું વર્ણન કર્યું છે, એક પણ વર્ણન આમની સાથે મેચ નથી થતું એવું નથી. માત્ર ને લિંક કરવાની જરૂર છે. એ બધું જ મેચ થાય છે, એક કે એક શબ્દ ટુ શબ્દ. હવે નારદજીને ભગવાન નારાયણ છે એ શ્રીકૃષ્ણ રૂપે દર્શન કરાવે છે. નિનાદયંતમ મધુરમ ચ વેણુમ કૃત્વા મુખાગ્રે અંબુજ ચારુ દોર્ભ્યામ. બંને હસ્ત કમળમાં નારદજીના ભાવ સંકલ્પને જાણી અને ભગવાન નારાયણ છે એ શ્રીકૃષ્ણ રૂપે દર્શન આપે છે. શ્રીકૃષ્ણ અવતારમાં જેવી રીતે ભગવાને બંને હાથોમાં વેણુ ધારણ કરી અને મધુર સ્વરે વાંસળી વગાડતા એ રૂપે ભગવાન થયા છે. તો કે ભાઈ એ રૂપે કેમ થઈ ગયા? નારદજીનો ભાવ હતો એ વાત તો સાચી, પણ એમના કરતાંય ત્યાં મુક્તો છે. એ મુક્તો પ્રત્યેક ક્ષણે નવીન ને નવીન રૂપ ભગવાનની ઈચ્છા અનુસારે ધારણ કરે છે અને ભગવાનની સેવામાં વિરાજમાન છે, કારણ કે દિવ્ય છે, ચૈતન્ય છે. આપણે આગળ આવ્યું ને કે ત્યાં સ્ફટિકમણીઓ છે, તો એ સ્ફટિકમણીઓ પણ સમયે સમયે કલર બદલે છે, કારણ કે એ કોઈ આજ્ઞા કે પતંગિયા નથી, હો, પણ એ ચૈતન્ય છે. એ જેવી ઈચ્છા કરે, જેવો સંકલ્પ કરે કે મારે નીલમણી રૂપે થવું છે, એ નીલમણી રૂપે થાય. મારે રક્તમણી એટલે લાલમણી રૂપે થવું છે, એ લાલ થઈ જાય, એના એ જ લાલ થઈ જાય. મારે આવો આકારમાં તો એવો આકાર થાય. એક ચૈતન્ય મુક્ત જો સમયે સમયે આવી રીતે ભગવાનની ઈચ્છા પ્રમાણે રૂપ બદલી શકે, એટલે જ આગળ કીધું નટવર્ય વેશમ. તો અનંત યોગ કળાઓને ધારણ કરનારા એવા ભગવાન એ તો કેટલા રૂપને ધરી શકે? એટલે જે નારાયણ તત્વ હતું એ જ સામે નારદજીની ઈચ્છા થઈ એમના સંકલ્પને પૂર્ણ કરવા માટે કૃષ્ણ રૂપે આવી ગયા, કૃષ્ણ વેશ ધારણ કર્યો. વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે એ કેવા સમર્થ છે. તો ભગવાન છે ને એ કોઈ યોગી હોય તો અહીંયાથી અદૃશ્ય થાય અને બીજે ક્યાંકથી નીકળે, જેમ કોઈ તરવૈયો હોય એ અહીંયાથી ડૂબકી મારે અને ક્યાંક દૂરથી નીકળે, એમ ભગવાન છે એ અક્ષરધામમાંથી ડૂબકી મારે અને સ્વર્ગમાંથી નીકળે અને અક્ષરધામમાંથી ડૂબકી મારે અને મનુષ્ય લોકમાં મનુષ્ય થઈને નીકળે, બોલો, અને મનુષ્ય લોકમાંથી ડૂબકી મારે તો અક્ષરધામમાંથી બહાર નીકળે. કેટલી યોગ કળા, ક્યાંથી ક્યાં જાય, કેમ કરે, શું કરે, કંઈ ખબર ન પડે. સામાન્ય માણસની મતિ મૂંઝાઈ જાય એટલે જ, અરે ભાઈ એમનું તેજ એટલું છે, એમને ધારણ કરનારું જે ચિદાકાશ તેજ છે, ત્યાં એવું લખ્યું કે વિરંચી વગેરે વિરાટ બ્રહ્મા છે એ સંભ્રમયંતી, એ બધાને ભ્રમ થઈ જાય છે કે એમાં શું થાય છે કંઈ ખબર નથી. ભાઈ એવડા મોટા છે એમને ભ્રમ થઈ જાય તો એ કેટલા યોગ કળાના નિધિ હશે. રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે, દેખે હનુમાન ના હનુમાન જેવો ભાવ તેવા, જેવો ભાવ તેવા ભગવાન આજે નારદજીને કૃષ્ણ રૂપે દર્શન કરવાનો ભાવ થયો અને ભગવાન નારાયણે કૃષ્ણ રૂપે દર્શન આપ્યું. આવું લખ્યું નથી પણ પ્રસંગોના અનુસંધાને આપણે એવું સમજી શકીએ. નિનાદયંતમ મધુરમ ચ વેણુમ, અને ભગવાને મધુર સ્વરે વાંસળીનું વાદન કર્યું છે. એમની સાથે સાથે જયા સુશીલા લલિતા મુખાનામ વૃંદેહી સખીનામ સહરાદયા ચ, કે જયા સુશીલા લલિતા આ વગેરે જે સખીઓ છે, ગોપીઓ છે, એમનાથી વીંટળાયેલા એવા રાધિકાજી, એમનું દર્શન થયું છે. અષ્ટપટરાણીઓ સાથે લક્ષ્મીજી વિટળાયેલા છે એમનું દર્શન થયું છે. ભામા, કાલિંદા, કાલિંદી, જાંબુવતી, એટલે ભામા એટલે સત્યભામા વગેરે અષ્ટપટરાણીઓ એમનાથી વિટળાયેલા એવા લક્ષ્મીજી એ ભગવાનની સેવામાં ઊભા છે એવું દર્શન નારદજીને થયું છે. સમર્ચ્યમાનમ, એમણે પૂજા કરતા હોય એવું દર્શન થયું છે. હજી એનાથી આગળ હવે ભગવાનને વેણુ હાથમાં લીધી, રાધાજી લક્ષ્મીજી અષ્ટપટરાણીઓ અને ગોપીઓની સાથે એમનું પૂજન કરે છે એવા દર્શન થાય છે. એમની સામે એટલે ભગવાનની સામે ધર્મેણ વેદે રખિલે ભગેશ્ચ જ્ઞાનાદિભિ સંયત પાણી યુગ્મેહી, ધર્મદેવ સાક્ષાત મૂર્તિમાન થકા, આમાં લખ્યું છે આગળ, નિષેવ્યમાણમ ચ સુદર્શનાદેર નિજાયુધેર ધર્મ મૂર્તિ ધરેર અનેકે, મૂર્તિ ધરીને સાક્ષાત મૂર્તિમાન એવા ધર્મદેવ એ બંને હાથ જોડીને આગળ ઊભા છે. ચાર વેદ એ મૂર્તિમાન આવીને ભગવાનની સ્તુતિ કરે છે. ઋગ્વેદ, ચાર વેદના નામ તો આવડતા હશે ભગવાનના ભક્તોને, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ ચારેય વેદ એ મૂર્તિમાન થઈ અને ભગવાનની આગળ સ્તુતિ કરતા થકા ઊભા છે. ભગવાન એવો શબ્દ એટલે ષડભગ, જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ, આ છયે છ ભગ જે ભગવાનની અંદર છે, છ ઐશ્વર્ય છે, એ છયે ઐશ્વર્ય મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરી અને ભગવાનની આગળ ઊભા છે. આવું દર્શન થયું. એટલું નહીં પણ જે ચાર આયુધો ભગવાને ધારણ કરી રાખ્યા છે ભગવાનના ભક્તોની રક્ષા કરવા માટે, સુદર્શન ચક્ર, ગદા, પદ્મ અને શંખ, આ ચારેય આયુધો એ પણ મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરી અને ભગવાનની સામે ઊભા છે, એ પણ એમના દર્શન કરે છે, એમનું પૂજન કરે છે. મસાર માણિક્ય સુવર્ણ વર્ણૈહી સીતેશ્ચ કૈશ્ચિન નિજ પાર્ષદાગ્રયૈહી, હજી એના કરતા આગળ આટલા દર્શન થયું એના પછી કે ભગવાનના જે પાર્ષદો છે એ પાર્ષદો, અનંત અનંત પાર્ષદો એ ભગવાનની આગળ ઊભા છે, એ ભગવાનનું દર્શન કરે છે અને ભગવાનનું સ્તવન કરે છે. એ પાર્ષદો કેવા છે? તો કે ચક્ર, ગદા, પદ્મ અને શંખ, આ ચારેય છાપને જેમણે ધારણ કરી છે એવા જેમના શરીર છે એવા નંદ અને સુનંદ વગેરે પ્રમુખ પાર્ષદો, એમની સાથે અનંત અનંત પાર્ષદો એ બધા જ ભગવાનને દર્શન કરી રહ્યા છે અને ભગવાનની આગળ હાથ જોડીને ઊભા છે. હજી એના કરતા આગળ આટલું દર્શન, નારદજીને સંતોષ થવો જોઈએ ને. ભગવાન જ્યારે એ પ્રમાણે દર્શન કરાવે, એમનો જેવો ભાવ છે એ પ્રમાણે, ત્યારે બધું જ એ પ્રમાણે દર્શન કરાવે. અત્યાર સુધી જેટલું વર્ણન હતું એટલું મુક્તોનું વર્ણન હતું અને હવે જે વર્ણન થયું એ બધું રમા, રાધિકા, ગોપિકાઓ, પાર્ષદો એ બધાનું વર્ણન થાય છે. શ્રીદામ મુખ્ય રથ ગોપ વેશેર ભક્ત્યા વિનય ભક્ત્યાવનમ્રેર દ્વિજ દ્વિભુજેર અનેકે, દ્વિભુજ ધારણ કરેલા એવા શ્રીદામાદિક જે પાર્ષદો છે એ પાર્ષદોએ ગોપનો વેશ ધારણ કર્યો છે. કારણ કે વૃંદાવનને વિશે ભગવાન સૌથી વધારે ક્રીડા કરી હોય, રમણ કર્યું હોય તો એ ગોપ અને ગોપીઓની સાથે કર્યું છે. અને એમને પણ ભગવાન છે એ અતિશય વહાલા હતા, એટલે ગોપ વેશમાં એ શ્રીદામાદિક જે પાર્ષદો છે એ વિનમ્ર, અતિશય વિનમ્ર થઈ બંને હાથ જોડી અને ભગવાનની ઉપાસના કરે છે. હજી એના કરતા આગળ, ઉપાસ્ય માનમ ગરુડેન ચાગ્રતો વિભૂતિ બિશ્ચાષ્ટ ભી રાનતા ભી, અષ્ટસિદ્ધિ ગરુડજી વિભૂતિઓ જેટલી પણ ભગવાનની છે એ તમામ ભગવાનની આગળ હાથ જોડી અને ઊભા છે. એના કરતા આગળ મૂર્ત્યા ચ શાંત્યા દયા ચ સેવિતમ, ભગવાનની અંદર જે ગુણો વર્તે છે, કયા કયા ગુણો? તો કે મૂર્તિ, શાંતિ, દયા, પુષ્ટિ, તુષ્ટિ, મેધા, શ્રદ્ધા, ક્રિયા, હ્રી એટલે લજ્જા, ઉન્નતિ, મૈત્રી, તિતિક્ષા, સ્મૃતિ, બુદ્ધિ ઇત્યાદિક જે ભગવાનની ગુણશક્તિઓ છે એ તમામ ગુણશક્તિઓ એ પણ મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરી અને ભગવાનની આગળ ઊભા છે. અદ્ભુત દર્શન થયું કે નહીં? જેવો ભાવ તેવા ભગવાન. નારદજીને જેવો ભાવ થયો એ પ્રમાણે સંપૂર્ણ રૂપે આખું અક્ષરધામ છે એ પલટાઈ ગયું. અત્યાર સુધી અક્ષરધામ એ નારાયણ તત્વથી, મુક્તોથી, એનાથી સુશોભિત હતું. હવે આખે આખું પલટાઈ ગયું અને શ્રીકૃષ્ણ નારાયણ રૂપે થયું, ગોપ ગોપીઓ રાધિકા વગેરે રૂપે થયું. આ રૂપના દર્શન કરીએ. હવે નારદજીને આમ સંતોષ થઈ ગયો કે વાહ, તુલસી મસ્તક તબ નમે, લિયો ધનુષ બાણ ગ્રહો હાથ. જે રૂપે ભગવાનની ઉપાસના કરી હોય એ રૂપે જ્યારે ભગવાન દર્શન આપે ને ત્યારે જ ભક્તને સંતોષ થાય. હવે નારદજીને સંતોષ થયો, આ રીતે દર્શન આપ્યું એટલે નારદજીને સંતોષ થયો, ને જે દર્શન આપ્યું ને જે સંતોષ થયો એ પણ લખ્યું છે. દ્રષ્ટવા અદ્ભુત દિવ્ય મૂર્તિમ તદરૂપ સૌરભ્ય હૃતાલ અખિલેન્દ્રિય આનંદવારી પ્રતિરુદ્ધ દૃષ્ટિ પ્રેમણોધ્વરોમાં સુખ સંપૃતો ભૂત. નારદજી આવી અદ્ભુત અને દિવ્ય મૂર્તિનું દર્શન કરીને, દ્રષ્ટવા દર્શન કરીને, તદરૂપ સૌરભ્ય હૃતાલ અખિલેન્દ્રિય, જેમની તમામ ઇન્દ્રિયો, જેમના તમામ વૃત્તિઓ એ ભગવાનના સ્વરૂપમાં વિલીન થઈ ગઈ, હૃત ખેંચાઈ ગઈ, કારણ કે એવું દર્શન થયું એટલે. અને પછી શું થયું? પછી કૃતકૃત્યપણું નારદજીના હૃદયમાં અનુભવાનું, અને એ કૃતકૃત્યપણાથી આનંદવારી પ્રતિરુદ્ધ દૃષ્ટિ, નારદજીના આંખમાંથી આંસુડા ઝરવા માંડ્યા. કેવો હું ભાગ્યશાળી છું કે જે સ્વરૂપની હું વર્ષોથી ઉપાસના કરું છું એ દિવ્ય દર્શન આજે ભગવાનના ધામને વિશે ભગવાને મને અતિશય કૃપા કરીને કરાવ્યું. અને નારદજીની આંખમાંથી આંસુડા. અને એમનાથી કેવું થયું? તો કે પ્રતિરુદ્ધ દ્રષ્ટિ. અત્યાર સુધી જે દર્શન થતું તે ક્લિયર દર્શન હતું, પણ આંખમાં આંસુડા આવે પછી દૃષ્ટિ રૂંધાઈ. હવે આમ ઝાંખા દર્શન થયા. આપણે એ નારદજીના પણ દર્શન કરીએ. શ્રી કૃષ્ણ નારાયણ ઊભા છે, ગોપ ગોપીઓ રાધિકા લક્ષ્મીજી ઊભા છે, અને એમને આગળ નારદજી એ ઊભા છે, ને એમને આંખમાંથી આંસુડા ઝરતા હશે. એટલું નહીં, પ્રેમણોદ્વરોમાં અતિશય પ્રેમ થયો, અતિશય હેત ઉભરાણું હૃદયમાંથી, એટલે એમના તમામ રૂવાડાઓ છે એ બેઠા થઈ ગયા, રોમાંચિત ગાત્ર થઈ ગયા, ગદગદ કંઠ. મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે જે ભગવાનના ભક્ત છે એ ગદગદ કંઠ થઈ અને રોમાંચિત ગાત્ર થઈ પ્રત્યક્ષ પૂજા કરે અથવા માનસી પૂજા કરે તો એ બંને શ્રેષ્ઠ છે, અને એમના વિના એ પ્રત્યક્ષ પૂજા કરે કે માનસી પૂજા કરે તો એ કનિષ્ઠ છે. આજે એ દર્શનથી નારદજીના રોમાંચિત ગાત્ર થઈ ગયા, રૂવાડા બધા બેઠા થઈ ગયા. પ્રેમણોદ્વરોમાં અતિશય પ્રેમથી એમના તમામ રૂવાડાઓ છે બેઠા થઈ ગયા. પછી શું થયું? હવે જે થયું ને, સુખ સંભૃતો અભૂત. નારદજી છે એ ભગવાનના આવા દર્શનના સુખથી આનંદથી એમનું હૃદય છે સંભૃત. સંભૃત એટલે અત્યાર સુધી ભૂરી હર્ષશ્ચ જાયતે એવું કહ્યું, અત્યંત આનંદ થાય છે એવું કહ્યું, આનંદો સંજાયતે એવું કહ્યું, પણ હવે તો એવું કહી દીધું કે સંભૃત, સમ્યક ભૃત, જેમનું હૃદય સંપૂર્ણપણે ભરાઈ ગયું છે, હૃદય ભરાઈ ગયું એમનું, એવા નારદજી થઈ ગયા. આ વાત મહારાજે વચનામૃત મધ્યના 13માની અંદર પણ કરી છે. અને અહીંયા તો ફલશ્રુતિ નથી બતાવી, પણ ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13માં વચનામૃતમાં આવું જ્યારે દર્શન થાય અને આવો ભાવ જ્યારે થાય ત્યારે કેવું થાય એ ફલશ્રુતિ પણ મધ્યના 13માં બતાવી છે. મહારાજે એવું કહ્યું કે અમે બોલીએ છીએ તે પણ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કંઈ દેખાતું નથી, આપણને બધું દેખાય છે. ક્યાં દર્શન કરવા ગયા હતા? તો કે ગુરુકુળ ગયો હતો, કે અક્ષરધામ. આપ મહારાજને અક્ષરધામ દેખાય છે. અને જ્યારે એ સ્વરૂપ જેના જાણામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. આ એની ફલશ્રુતિ છે. એ સ્વરૂપના જ્યારે દર્શન થાય ત્યારે એમને તમામ વિષયોમાંથી આસક્તિ છે એ બધી જ નિવૃત્ત થઈ જાય. નિવૃત્ત તરસયે પરમ દ્રષ્ટવા નિવર્તતે. હજી એના કરતાં આગળ બીજી ફલશ્રુતિ કહે છે, અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી, અને જ્યારે એ વાર્તા સમજામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ, સાંભળજો, જ્યારે એ સ્વરૂપ સમજામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીતામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. કેમ? તો કે હૃદય ભરાઈ ગયું, એ સુખથી ભરાઈ ગયા. જ્યારે એ સુખથી ભરાઈ ગયા પછી પંચ વિષયના સુખ છે એ તુચ્છ થઈ જાય. અને એટલા માટે ગોપીઓએ એવું કહ્યું કે જ્યારથી હે પ્રભુ તમારા ચરણનો સ્પર્શ થયો છે ત્યારથી પંચ વિષય ઝેર જેવા થઈ ગયા છે. અને આપણને જ્યારથી ભગવાનના સ્વરૂપનો સ્પર્શ થયો છે, ચરણનો સ્પર્શ થયો છે, ત્યારથી અડદિયામાં લાડવામાં મજા આવી ગઈ છે. પ્રસાદ છે ને ભગવાનનો, એટલે આમાં તો મજા આવવી જ જોઈએ. આપણને દર્શન કરતા નથી આવડતું, નારદજી અહીંયા શીખવાડે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આપણને શીખવાડ્યું છે કે આવું દર્શન થવું જોઈએ. એ તત્વ મળી જાય, એ તત્વ સામે આવીને ઊભું રહે, એમ છતાંય જો આપણને એવું દર્શન કરતા ન આવડે તો એવી ફલશ્રુતિ નથી મળતી કે જેવી મહારાજે વચનામૃતમાં કહી, જે નારદજીને પ્રાપ્ત થઈ. એટલે કાલે ભરત સાહેબ કહેતા હતા ને કે એવું દર્શન બધાને કરાવી દે તો, કરાવી દે તો દર્શન થઈ જાય, પણ પંચ વિષયનો જે અભાવ થઈ જવો જોઈએ, નિર્વાસનિક થઈ જવા જોઈએ, એ ન થાય. પણ ભગવાનનું સ્વરૂપ હે પ્રતિભટ છે, જેમના હૃદયને વિષય આવે એમનું કારણ શરીર ટાળી નાખે, કામ ક્રોધાદિક સ્વભાવો સહેજે દૂર થઈ જાય, એ આવે ત્યાંથી ભાગે. પ્રકાશ આવે એટલે અંધારું તરત જ ગાયબ. હજાર વર્ષથી અંધારું હોય પણ દીવો કરો એટલે તરત પ્રકાશ, પછી એને કાઢવામાં હજાર વર્ષ ન લાગે. એમ એ સ્વરૂપના એવી રીતે દર્શન કરતા આવડે, અતિશય પ્રેમથી હૃદય ભરાઈ જાય, કંઠ રૂંધાઈ જાય, આંખમાંથી આંસુડા જતા હોય, અને રોમાંચિત ગાત્ર રૂવાડાઓ બધા બેઠા થઈ જાય, ત્યારે ભગવાન ગમે ત્યાં હોય, પછી કદાચ એ સ્વરૂપે આપણને દેખાતા હોય તોય, ભલે ન દેખાતા હોય તોય, ભલે તો પણ એ ભગવાન આપણી સામે આવીને ઊભા રહે, ઊભા રહે ને. વડોદરાના નાથ ભક્ત પૂજા કરતા તો એમને આવડે હો, જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ન થાય અને પ્રગટ થઈ અને પોતાના કંઠનો હાર છે નાથ ભક્તને પહેરાવે નહીં, અને નાથ ભક્તની આંખમાંથી આંસુડા ન જાય, અને આંસુડાથી જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના ચરણ ન ધોવે ને ત્યાં સુધી એમની પૂજા પૂરી ન થાય. હવે મહારાજ તો ગઢપુરમાં બિરાજતા હોય, નાથ ભક્ત વડોદરામાં હોય, દરરોજ મહારાજને આવવું પડે તો કે હા આવે ને, વહેલું મોડું થાય. પછી જ્યાં કંઈક નોકરી કરતા હોય, કામધંધે જતા હોય, તો એ કહે પોતાની ગરીબ પરિસ્થિતિ, તો એ કહે કે કેમ આજે મોડું થયું. નાથ ભક્ત કહે કે મારા પ્રભુને રીઝવવામાં મારે આજે વાર લાગી ગઈ. જ્યાં સુધી મારા પ્રભુ મારી ઉપર રીઝે નહીં અને એના કંઠમાંથી મને હાર ન પહેરાવે ને, ત્યાં સુધી મારી પૂજા પૂરી ન થાય, ત્યાં સુધી મને સંતોષ ન થાય કે મેં પૂજા કરી. એમ મને એમ થાય કે મેં ખાલી પૂજા કરીને ગણાવી દીધું. એટલે મારે મોડું થઈ જાય છે ક્યારેક ક્યારેક. આ પ્રસંગ ઉપરથી સમજવાની વાત એ પણ છે કે જે મોડું થાય છે એ આપણાથી થાય છે. હલો, ભગવાનથી મોડું થતું નથી. આપણે એ ભાવમાં, એ અવસ્થામાં પહોંચી નથી શકતા, અને એ પહોંચવામાં જેટલો સમય લાગે છે એટલો જ ભગવાનને આવવામાં વાર લાગે છે, એનાથી વધારે વાર લાગતી પણ નથી. અને આપણે ક્યારેય આવતા નથી, એટલે ભગવાન આપણી પાસે પણ ક્યારેય, હલો, ક્યારેક ક્યારેક આવી જતા હોય, એ તો બહુ સારી વાત છે. અને ત્યારે ભગવાન પણ આવી જાય છે, અને એવા સુખની અનુભૂતિ દરેક અહીંયા બેઠા હશે એમને ભગવાનને કરાવી હશે. ક્યારેક ક્યારેક ભગવાનની પૂજા અલૌકિકપણે થાય, અને એ વખતે જે સુખ આવે, આખો દિવસ એમનો અહેસાસ રહે, એવું થયું છે કે નહીં ભાઈ? કેટલી વખત થયું હશે, થયું હશે કે નહીં? બસ એ જ એમનું દર્શન છે. એમણે જે સુખ આપ્યું એ સુખ એ વખતે ત્રણેય ગુણથી ઉપર, પંચ વિષયથી અતિશય વધારે, ત્યારે એ સુખને આપણે યાદ કરીએ ને તો આપણને ખ્યાલ આવતો છે કે એની આગળ પંચ વિષય છે, તુચ્છ જેવા એ સમયે લાગતા હતા. પછી આપણે એ સુખને ભૂલી ગયા અને આપણે બીજે જોતરાઈ ગયા, અને પછી વળી પાછું સુખ આવવા માંડ્યું. કેનું? પંચ વિષયનું. શાસ્ત્રોની અંદર જે મર્મ આપ્યા છે, કેટલા અદ્ભુત મર્મ છે. આ વ્યાસ ભગવાનની કલમ છે, ભગવાનના જ્ઞાનાવતાર. ક્યાંય પણ એક પણ ભાવ કે એક પણ શબ્દ કે એક પણ અક્ષર એવો ન હોય કે જે સૈદ્ધાંતિક રીતે આમથી આમ થતો હોય. અને એટલે ભગવાન સ્વામિનારાયણનું બીજું નામ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. પછી અધ્યાત્મના સિદ્ધાંત હોય તોય ભલે, એ ભક્તિના સિદ્ધાંત હોય તોય ભલે, એકાંતિક ધર્મના સિદ્ધાંત હોય તોય ભલે, વ્યવહારાનો ગુણ જ્ઞાનના સિદ્ધાંત હોય તોય ભલે, વ્યવહારિક અવસ્થાઓના સિદ્ધાંત હોય તોય ભલે, એ વ્યાસ ભગવાનના સિદ્ધાંતો. હૃદય ભરાઈ જાય એટલે હૃદયમાં રહેલા દોષો તમામ જાય. અને હૃદય ભરાય કેવી રીતે? તો કે આ નારદજીને જેવી રીતે ભરણો, નારદજીએ જેવી રીતે દર્શન કર્યું, સીધું દ્રષ્ટાંત આપી દીધું. કહ્યું નહીં, નાનું બાળક ક્યારેક આપણને પૂછે કે આ કેમ થાય, તો આપણે વાર્તા કહી દઈએ કે આમ થાય, પૂરું સમજી લેવાનું. આપણે એમની આગળ બાળક છીએ, આપણને શું સિદ્ધાંતોની ખબર છે? આપણે હજી તો કેટલા સ્થૂળ ભાવમાં જીવીએ છીએ, એટલે ભગવાન તો આપણા પિતા છે. એટલે જે રીતે બાળક સમજી શકે એ રીતે નારાયણ ભગવાનનો આ દ્રષ્ટાંત આપીને, નારદજીનો આ દ્રષ્ટાંત આપીને આપણને સમજાવ્યું કે આમ દર્શન કરાય, આવી રીતે સુખને અનુભવાય. એના કરતાં આગળ ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે આવું થઈ જાય પછી શું કરવું? તો કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો. કે જ્યારે જ્યારે આવું સુખ આવ્યું છે, એ સુખને ભૂલી નહીં જવાનું, એ સુખને પકડી રાખવાનું, એમને યાદ રાખવાનું, નોટ કરી રાખવાનું. એટલે આપણા પુરાણી સ્વામીને આજે યાદ કરીએ કે એમને જ્યારે જ્યારે ભગવાનમાં સ્વપ્નના દર્શન, મહારાજના દર્શન થયા હોય સ્વપ્નની અંદર, એ બધા જ સ્વપ્નાઓ લખી લીધા એમણે ડાયરી. પછી ક્યારેક આમ વાંચતા હશે, મહારાજ મને આવું દર્શન થયું, આવું દર્શન થયું. એ જ્યારે વાંચે ત્યારે પણ સ્વપ્નની અંદર જે સુખની અનુભૂતિ થઈ હતી એ જ અનુભૂતિ વળી પાછી થાય, થાય કે નહીં? હજી અડધા જ આ પાડે છે, નો મનાણું ને, બહુ તકલીફ છે ભાઈ. કારણ કે આપણે સ્વતંત્ર છીએ, નહીં મનાય. એક જ દ્રષ્ટાંત આપીએ ને પછી સમજાશે. લગ્નનો આલ્બમ લઈએ હાથમાં, બસ આટલામાં સમજાઈ ગયું. અને લગ્ન વખતે જે સુખ આવતું હોય એ સુખ લગ્નનો આલ્બમ હાથમાં લઈને જુઓ ત્યારે આવે. ધ્યાન રાખવું કે છૂટાછેડા ન થઈ ગયા હોય તો. આ કન્ડિશનલ છે, આમાં ફૂદડી મારેલી તમે જોજો એ આલ્બમની અંદર, ઉપર નીચે ફૂદડી લાગી ગઈ હશે. ડિઝાઇનમાં કેક તો ફૂદડી હોય જ. કન્ડિશનલ એપ્લાય. અત્યારે કદાચ દુઃખ આવતું હશે ને તોય એમ થશે કે એ વખતે બહુ સુખના દિવસો, એવું ને એવું રહ્યું હોત તો કેવું સારું. એમ યાદ આવે તો ભાઈ આવે કે નહીં? એમ અત્યારે કદાચ આપણે માયાના ભાવમાં લેવાઈ ગયા હોઈએ અને એ સુખને જો યાદ કરીએ તો એમ થાય કે અરે ઓલું સુખ બહુ સારું હતું. ને એ પણ મહારાજ વચનામૃતમાં કહી ગયા છે, જો આ સ્વરૂપની અનુભૂતિ થઈ હશે અને પછી એને કદાચ દેશકાળના યોગે કરીને સત્સંગ ન રહ્યો તો એ દરિદ્રપણામાં જેમ કોઈ રાજા હોય અને દરિદ્ર થઈ જાય તો એને રાજાના સુખ છે એ યાદ આવે, એવી રીતે એમને આ સુખ યાદ આવશે કે પુરુષોત્તમ નારાયણની સેવાનું સુખ, એમના સ્વરૂપની અનુભૂતિનું સુખ અદ્ભુત હતું. આ હું કઈ જગ્યાએ આવીને પડ્યો? સૌભરી ઋષિ એમને એ સુખ યાદ આવ્યું વર્ષો પછી કે હું કઈ જગ્યાએ આવીને પડ્યો. ભાગવતની અંદર એમનો પણ પશ્ચાતાપ લખ્યો છે. પણ એવું મનન થયું હોય તો, એટલે મનન કરવું જોઈએ, સુખને પકડી અને સુખને લખી લેવું. લખી લીધા પછી એમને રિપીટ કરવું. પણ આપણી પાસે તો સમય નથી ને, માંડ માંડ પહોંચાય છે. હં, 7:15 વાગે કથા ચાલુ થવાની હોય તો 7:30 તો માંડ માંડ પહોંચાય છે. એમાં સામે ક્યાંથી લખવું કઈ, એમાં તમે આવું અઘરું અઘરું કયો. અને જો એ લખીએ અને એનું મનન થાય તો એવા ને એવા જ સ્વરૂપ, એવું ને એવું જ સુખ, એમની અનુભૂતિ આપણા હૃદયને વિશે સદાકાળ થાય. અને આવું જેટલી વખત થાય એટલી વખત લખીએ એટલે ભંડાર ભરાઈ જાય. અને એનાથી કઈ હૃદય ભરાય, અને એ હૃદય ભરાય એટલે માયાના દોષો નિવૃત્ત થાય. નારદજીના દ્રષ્ટાંતથી ફરીવાર એ શ્લોક વાંચીએ. દૃષ્ટવા તમદ્ય અતિ અદ્ભુત દિવ્ય મૂર્તિમ તદરૂપ સૌરભ્ય હૃતાલ અખિલેન્દ્રિય આનંદવારી પ્રતિરુદ્ધ દ્રષ્ટિ પ્રેમણોર્ધ્વરોમાં સુખ સંભૃતો ભૂત. કે અતિશય પ્રેમથી જેમના રોમાંચિત ગાત્ર થઈ ગયા છે એવા નારદજી, એમનું હૃદય સુખથી સંભૃત, સમ્યક ભૃત, સંપૂર્ણપણે ભરાઈ ગયું છે એવા નારદજી થયા. હવે શું થયું? આવું જ્યારે થાય એટલે તરત દંડવતમ નમસ્કૃત્ય નારદ પ્રેમ વિહવલઃ બદ્ધાંજલિ પુટસ્તસ્થૌ ભિક્ષમાણસ તદાનનમ. કે બંને હાથ જોડી અને નારદજી ઊભા છે અને તરત એમનાથી દંડવટ થઈ ગયા. અહોરૂપમ અહોરૂપમ અહોરૂપમ, દંડવટ પ્રણામ કરી અને વળી પાછા અતિશય પ્રેમ વિહવળ એવા નારદજી એમણે બંને હાથ જોડી અને ભગવાનના મુખારવિંદના આનનમ વિક્ષમાણમ, ભગવાનના મુખારવિંદના દર્શન કરતા થકા ભગવાનની સામે બંને હાથ જોડીને ઊભા રહ્યા છે. અને એ વખતે નારાયણ ભગવાન તમ માનયા માસ હરિહિ પૃષ્ટવા સ્વાગતમ આદરાત ભક્તમ એકાંતિકમ સ્વસ્ય સ્વેનેવ ચ દિદૃક્ષિતમ. પોતાની ઈચ્છાથી એટલે કે નારાયણ ભગવાનની ઈચ્છાથી સ્વેન એવ દિદૃક્ષિતમ, કે નારદજીના હૃદયમાં આવી ઈચ્છા પ્રગટાવી કે આ નારાયણ ભગવાનના દર્શન થાય એવી ઈચ્છા પ્રગટાવીને સ્વસ્ય એકાંતિકમ ભક્ત એટલે પોતાના એકાંતિક એવા ભક્ત નારદજી એમને અહીંયા સુધી લઈ આવ્યા. અને લઈ આવ્યા પછી તો કે અતિશય આદરાત આદરપૂર્વક, કે આ અનંત કોટી બ્રહ્માંડના ધણી નારદજી એમને આદરપૂર્વક સ્વાગતમ પૃષ્ટવા સ્વાગતનું પૃચ્છા કરી. પૃચ્છા કરી એટલે કેમ નારદજી, કે રસ્તામાં તકલીફ તો નહોતી પડી ને રસ્તામાં? કારણ કે બહુ લાંબો રસ્તો ને આવડવા, ક્યાંય તકલીફ નહોતી પડી ને સુખપૂર્વક આવ્યા ને, આવું કંઈક પૂછ્યું છે? એવું પૂછી તમ માનયા માસ હરિ, ભગવાન નારાયણે એમને અતિશય આદર અને સત્કાર આપ્યો. અને ભગવાનના આવા દિવ્ય વચનો, અમૃત વચનો એમનું શ્રવણ કર્યું. ભક્તમ એકા ભગવદ વાક્ય પિયુષાસ્વાદ, ભગવાનના આવા અમૃત વચનો એમનો આસ્વાદ પ્રાપ્ત કરીને પ્રાપ્ત આત્મસંસ્મૃતિ. નારદજી અત્યાર સુધી જે ભાવ સમાધિમાં લીન હતા, શ્રીકૃષ્ણ નારાયણનું દર્શન થયું અને જે ભાવ સમાધિ એમને લાગી ગઈ, ગદગદ કંઠ થઈ ગયા, રોમાંચિત ગાત્ર થઈ ગયા, આંખમાંથી આંસુડા વહેવા માંડ્યા, એ ભાવ સમાધિ નારદજીની તૂટી. કારણ કે ભગવાન નારાયણે અમૃત વચનો કહ્યા, એ સાંભળ્યાને કર્ણપટલ ઉપર પડ્યા અને હૃદય પ્રદેશમાં ગયા. એ અમૃત વચનો સાંભળી અને નારદજીને આમ સમાધિ તૂટી. તદ્દર્શનમ મહાનંદો ભક્ત્યા તુષ્ટાવતમ મુનિ. એ નારદજી ભક્તિથી સંતુષ્ટ થયેલા અને ભગવાનના અમૃત વચનોથી તુષ્ટ થયેલા એવા નારદજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. નારદ ઉવાચ, હવે નારદજી બોલે છે. જય શ્રી કૃષ્ણ ભગવન નારાયણ પ્રભો વાસુદેવા અખિલા વાસ સદે કાંતિક વલ્લભ. હે શ્રી કૃષ્ણ ભગવાન, તમારો જય હો. હે ભગવાન નારાયણ, તમારો જય હો. હે પ્રભુ, તમારો જય હો. હે વાસુદેવ, આ બધા નામ છે ભગવાનના, આપણે આગળ બધાના વિશેષ ચર્ચા કરી હતી. અતિશય આનંદમાં હવે નારદજીના હૃદયમાંથી ભગવાનની સ્તુતિ છે એ થઈ. હે અખિલાવાસ, હે સત એકાંતિક એવા ભક્તો, એમના પ્રિય સદેકાંતિક વલ્લભ, સાચા જે એકાંતિક ભક્ત છે એમના જે પ્રિય. એકાંતિક એટલે એક નારાયણ ભગવાન, એ જ જેમનો અંત છે. એક અંત યસ્ય સહ એકાંતિક. વાસુદેવમાં પ્રવેશ કોનો થાય? જયંતિ ભગત, એક વાસુદેવ ભગવાન સિવાય બીજું કંઈ ન ગમે એ એકાંતિક. પછી પોતાનો આત્મા પણ આવી જાય અને મુક્તો પણ આવી જાય. એમને વિશે જેવી પ્રીતિ એવી બીજા ક્યાંય નહીં. સત એકાંતિક એવા સાચા એકાંતિક ભક્ત, એમને પ્રિય એવા તમારો જય હો, જય હો, જય હો. આવી રીતે નારદજી સ્તુતિ કરે છે. હજી સ્તુતિ આગળ ચાલે છે. અત્યાશ્ચર્યા અર્ચનીયાંગ્રે રાધિકા કમલાદિભિ ત્વમેવ આત્યંતિકમ શ્રેયો અભિપ્સિતામ પરમાગતિ. હે પ્રભુ, રાધિકાજી અને લક્ષ્મીજી આદિકથી અતિ આશ્ચર્યપૂર્વક એ જે તમારી સેવા કરે છે એનું મને જે દર્શન થયું. નારદજીએ રાધિકાજી કેવી રીતે સેવા કરે છે, એમનો કેવો ભાવ છે, લક્ષ્મીજી કેવી રીતે સેવા કરે છે અને એમનો કેવો ભાવ છે, એમનું પણ સૂક્ષ્મ દર્શન થયું અને એમાંથી પણ એમને પ્રેરણા પ્રાપ્ત કરી અને એમને લખ્યું કે અતિ આશ્ચર્યપૂર્વક. કારણ કે ક્ષણે ક્ષણે યદ નવતામ ઉપેતી, એમને દરેક ક્ષણે નવીનતા પ્રાપ્ત થાય એટલે આશ્ચર્ય થાય. અર્ચનીયાંગરે, તમારા ચરણની જેમણે પૂજન કર્યું છે, અર્ચન કર્યું છે, એટલું નહીં પણ ત્વમેવ આત્યંતિકમ શ્રેયો અભિપ્સિતામ પરમાગતિ. તમે જ દરેક ભગવાનના ભક્તને માટે આત્યંતિક શ્રેય એટલે આત્યંતિક કલ્યાણ માટે પ્રાપ્ય પણ તમે જ છો અને પ્રાપક પણ તમે જ છો અને પરમ ગતિ તમે જ છો. પરમાગતિ, આત્યંતિક કલ્યાણ આપનારા પણ તમે જ છો, આત્યંતિક કલ્યાણ પણ તમે જ છો અને આત્યંતિક કલ્યાણ તમારી ઈચ્છાથી જ થાય છે. પરમાગતિ, આત્યંતિક કલ્યાણની વાત આવી. ખાલી કલ્યાણ નહીં, આત્યંતિક કલ્યાણ. યદગત્વા ન નિવર્તન્તે, એવું કલ્યાણ એ પ્રાપ્ત થયું છે, એ પણ તમારી ઈચ્છાથી થાય છે. એવા હે પ્રભુ, તમારો જય હો. અહીંયા નારદજીની સ્તુતિને આપણે રાખીએ. આવતીકાલે વિશેષ જે નારદજીએ સ્તુતિ કરી છે એ સાથે આગળની કથા એમને વધારીશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, જેવી રીતે નારદજીને આપના સ્વરૂપને વિશે અનુભૂતિ થઈ અને ભક્તિ પ્રાપ્ત થઈ, એવી જ અનુભૂતિ અને એવી જ ભક્તિ અમારા સૌના હૃદય કમળને વિશે પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વહાલા ભક્તજનો, આજે ધનુર્માસ કથામાં મહારાજની મૂર્તિનું આપણે થોડું સ્મરણ કર્યું. સુંદર છબી ઘનશ્યામની જે નિરખીને હરખાય, જોઈ રહે દિન જામની તોય લોચન તૃપ્ત ન થાય. વિહારી લાલજી મહારાજે પણ એવી જ રીતે મૂર્તિઓનું વર્ણન કર્યું છે. જે અક્ષરધામમાં મહારાજનું સ્વરૂપ છે એમનું ચિંતન આજની કથામાં આપણે કર્યું છે. આજે આપણી સભામાં ઘણા બધા ભક્તો હરરોજને માટે ભગવાન ભણવા માટે જાય છે ને. ધનુર્માસ ચાલે છે, બાલભોગ હોય, આટલા ભક્તો જ્યારે આવતા હોય ત્યારે એ ભક્તોને અર્થે, ઠાકોરજીને અર્થે થાળ, અલ્પાહાર, ધૂન પ્રસાદ રખાવતા હોય છે. આજની ધનુર્માસ કથામાં સ્પેશિયલ જેમના હૃદયનો ભાવ હતો, ભક્તોને અલ્પાહાર થાય, ઠાકોરજીને થાળ પણ થાય એવી શુભ ભાવના અમારે રવજીભાઈ દામજીભાઈ ભોરણિયા ઠેઠ મોરબીથી દર વર્ષે ધનુર્માસની કથા હોય તો સવારે વહેલા ઉઠીને ત્યાંથી ઠેઠ અહીંયા કથા સાંભળવા માટે આવતા હોય. આ કોરોનાનો સમય હતો, આવી શક્યા નહીં, ઓનલાઈન સાંભળતા હતા. પણ આજે સ્પેશિયલ આપણી સભામાં આવ્યા છે ત્યારે રવજી ભગતને વિનંતી કરીશ, અહીં આગળના ભાગમાં આવશે. પૂજ્ય સંત વલ્લભ સ્વામી એમને હાર પહેરાવી અંતના રૂઢ આશીર્વાદ પાઠવી. પ્રવીણભાઈ, વિનુભાઈ બંને સુપુત્ર એ પણ એટલા ભાવિક છે, હર હંમેશ ઉત્સવ સમયે કે કોઈ પણ પ્રસંગમાં એમની અવિરત સેવા હોય છે. સમીર અને દર્શિત એમના સુપુત્ર એ પણ નાના છે તો પણ સેવામાં જ્યાં પણ જરૂર હોય, મોરબી ગુરુકુલ હોય તો ત્યાં હર હંમેશ હાજર રહેતા હોય છે. બીજા એક ભગત એવા જ છે, એમના હૃદયમાં એવો ભાવ કે વલ્ભાચાર્યના પુત્ર, દિવ્ય પુત્ર આ વિઠ્ઠલનાથજી ભગવાન એમનું પ્રાગટ્ય, દ્વિતીય પુત્ર વિઠ્ઠલનાથજી ભગવાન એમના પ્રાગટ્ય નિમિત્તે જલેબીની રસોઈ રાખી હતી. તો આજે ઠાકોરજીને જલેબીનો રસોઈ થાય એવા સંકલ્પથી હૈદરાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે હર્ષભાઈ અઢિયા મુંબઈવાળા, એમના તરફથી આજે ઠાકોરજીના થાળ છે. અને નિત્ય આપણા રાજકોટના તમામ ભક્તો, જે જે ભક્તોને રોજ ઠાકોરજીના થાળ અને ધૂન પ્રસાદના યજમાન પદે રહેતા હોય એ ભક્તોના નામની યાદી અહીંથી બોલું છું. જે ભક્તો હાજર હોય પોતાની જગ્યાએ ઊભા થજો, જેથી સંતોની દ્રષ્ટિ પડે, ઠાકોરજીની દ્રષ્ટિ પડે, આપ સૌ ભક્તોને આશીર્વાદ મળે. અક્ષર નિવાસી અર્જણભાઈ ગોપાલભાઈ શેટા, હસ્તક ધવલકુમાર ઓસ્ટ્રેલિયા, જયંતિભાઈ ભગવાનભાઈ ખોટ સુપુત્ર અક્ષર નિવાસી ઋષભકુમારને જન્મદિવસ નિમિત્તે, મયંકભાઈ પટેલ સુપુત્ર ઘનશ્યામ ઓસ્ટ્રેલિયા, જગદીશભાઈ ખેતાણી ઓસ્ટ્રેલિયા સુપુત્ર નીતિન, નિલેશભાઈ ચંદુભાઈ લોઢિયા અક્ષર નિવાસી મણિલાલભાઈ માધાણી, અક્ષર નિવાસી જયેશભાઈ મશરુ, હસ્તક નિલેશભાઈ તથા અતુલભાઈ, અક્ષર નિવાસી પોપટભાઈ ઉકાભાઈ મેંદપરા, હસ્તક સુપુત્ર ભવાનભાઈ સુરેશભાઈ તથા બાબુભાઈ સંજયભાઈ દેસાઈ એમનો જન્મદિવસ છે, અનિલભાઈ નથુભાઈ લીલા, પ્રફુલ્લભાઈ જબરદનભાઈ ગઢવી, આ તમામ ભક્તો તરફથી કોઈ યજમાન પદે તો કોઈ સહી યજમાન બનીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ઠાકોરજીના થાળ અને ધૂન પ્રસાદ કે અલ્પહારના આજના યજમાન છે. એકવાર તાળીઓથી તમામ ભક્તોને વધાવીએ, મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ તમામ ભક્તોના હૃદયમાં સત્સંગ સેવાને ભક્તિની વૃદ્ધિ કરાવતા રહે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.